श्री पद्म पुराण उत्तरखंड अध्याय 57 अग्नि तीर्थ हिरण्या संगम तीर्थ धर्म तीर्थ वगैरह नो महिमा। श्री महादेव जी कहे छे, हे पार्वती, साबरमती नी पासे ज ईशान कोण में पालेश्वर नामनु तीर्थ छे, ज्यां चंडी देवी प्रतिष्ठित छे। ते योग माताओनी पीठ छे, जे समस्त सिद्धिओनी साधक छे। त्यां जगत पर अनुग्रह करवा अने सर्व देवताओनु कार्य सिद्ध करवा माटे माताओ पूरा यत्नपूर्वक स्थित छे। ते तीर्थमां दृढ़तापूर्वक व्रतनु पालन करता रहीने त्रण रात्रि निवास करीने मनुष्य चंडीपति भगवान शंकरना समीप जईने तेमना दर्शन करे अने तेमनी निकट साबरमती नदीमां स्नान करीने समाधि विधिथी युक्त थईने मातृमंडळना दर्शन माटे जाय। આમ કરવાથી મનુષ્ય સહસ્ત્ર ગોદાનનું ફળ પામે છે। અગ્નિ તીર્થમાં સ્નાન કરીને ચામુંડાના દર્શન કર્યા પછી મનુષ્યને રાક્ષસ ભૂત કે પિશાચનો ભય રહેતો નથી। હે પાર્વતી, સાબરમતીમાં જ્યાં ગૌશુરા નદી મળે છે ત્યાં હજારો તીર્થ છે। ત્યાં તલના ચૂર્ણ દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ। તે તીર્થમાં પિંડદાન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અક્ષય પદની પ્રાપ્તિ થાય છે। પૂર્વકાળમાં કુકર્દમ નામનો એક પાપી અને દુર્ધર્ષ રાજા હતો, જે મહાખલ, મૂર્ખ, અહંકારી, બ્રાહ્મણનો નિંદક, ગોહત્યારો, બાલઘાતી અને સદા ઉન્મત રહેનારો હતો। પિંડાર નામના નગરમાં તે રાજ્ય કરતો હતો। એકવાર અધર્મના જ યોગમાં તેનું મૃત્યુ થઈ ગયું। મર્યા પછી તે પ્રેત થયો, તેને હવા પણ પીવા મળતી ન હતી, તેથી તે અનેક પ્રેતોની સાથે કરુણ સ્વરમાં રડતો અને વિલાપ કરતો આમ તેમ ભટકતો હતો। એક સમયે દેવયોગથી તે પોતાના ગુરુના આશ્રમ પર ગયો। પૂર્વ જન્મમાં તેણે કંઈક પુણ્ય કર્યું હતું, જેના યોગથી તેને ગુરુનો સત્સંગ મળ્યો। હે પાર્વતી, પૂર્વ જન્મમાં તે વેદપાઠી બ્રાહ્મણ હતો અને દરરોજ મહાદેવજીની પૂજા તથા અતિથિઓનો સ્વાગત સત્કાર કરીને જ ભોજન કરતો હતો। તે પુણ્યના પ્રભાવથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પિંડાર પુંડ્રમાં રાજા કુકર્દમ રૂપે ઉત્પન્ન થયો હતો। જ્યાં સુધી તેણે રાજ્ય કર્યું, કદી મન કે ક્રિયા દ્વારા પણ પુણ્ય કર્મ કર્યું ન હતું, તેથી મૃત્યુ પછી તે પ્રેત થયો। સુકાઈ ગયેલું મુખ, ક્ષીણ થયેલું શરીર, પીળો રંગ, વિકરાળ રૂપ અને ઊંડી આંખો આવી તેની આકૃતિ થઈ। તે મહાપાપી પ્રેત બીજા દુષ્ટ પ્રેતોની સાથે રહેતો હતો। તેના રૂવાડા ઉપર ચડી ગયેલા હતા। જટાયુક્ત હોવાથી તે ભયંકર દેખાતો હતો। તેને આવા રૂપમાં જોઈને આશ્રમવાસી બ્રાહ્મણ કહોડ દુઃખી થઈ ગયા। કહોડ બોલ્યા, રાજન, અગ્નિ પાલેશ્વર તીર્થ છે। હું આ પરમ અદ્ભુત, મનોરમ અને રમણીય સ્થાનમાં દરરોજ નિવાસ કરું છું। તમે તો મારા યજમાન છો, પછી આ પ્રમાણે પ્રેતરાજ કઈ રીતે થઈ ગયા? પ્રેત બોલ્યો, હે દેવ, હું તે જ પિંડારપુરનો કુકર્દમ રાજા છું। ત્યાં રહીને મેં જે કંઈ કર્યું છે તે સાંભળો। બ્રાહ્મણોની હિંસા, અસત્ય ભાષણ, પ્રજાઓનું શોષણ, જીવોની હત્યા, ગાયોનું દુઃખી કરવી, સ્નાન કર્યા વિના જ રહેવું, સજ્જન પુરુષોને કલંક લગાડવું, ભગવાન વિષ્ણુ અને વૈષ્ણવની સદા નિંદા કરવી, આ જ મારું કામ હતું। હું દુરાચારી અને દુરાત્મા હતો, જ્યાં મન થાય ત્યાં જમી લેતો, કદી એ શૌચાચારનું પાલન કરતો ન હતો। હે દ્વિજરાજ, તે જ પાપકર્મના યોગથી મૃત્યુ પછી હું પ્રેત થયો છું। અહીં વિવિધ પ્રકારના દુઃખો સહન કરવા પડે છે। જેના માતા પિતા, સ્વજન અને બંધુ બાંધવો નથી, તેમના માટે ગુરુ જ માતા છે અને ગુરુ જ ઉત્તમ ગતિ છે। હે બ્રહ્મન, એવું સમજીને મારો ઉદ્ધાર કરો। કહોડે કહ્યું, હે રાજા, હું તમારી ઈચ્છા પૂરી કરીશ। તમારી સાથે જે 11 પ્રેત છે તેમને પણ આ તીર્થમાં મુક્તિ અપાવીશ। પાર્વતી, આમ કહીને બ્રાહ્મણ કહોડે બધાની સાથે તીર્થમાં જઈને તલ સાથે પિંડદાન તથા જળદાન આપ્યું। તીર્થમાં મહિના કે તીર્થિમાં વિચાર કરવાનો હોતો નથી, ત્યાં જઈને સદા શ્રાદ્ધાદી કર્મ કરી શકાય છે। આ વાત પૂર્વકાળમાં બ્રહ્માજીએ મને કરી હતી। બ્રાહ્મણ દ્વારા શ્રાદ્ધ ક્રિયા પૂરી થઈ ગયા પછી તે શ્રેષ્ઠ તીર્થમાં તે બધા પ્રેત મુક્ત થઈ ગયા અને ઉત્તમ વિમાન પર બેસીને મારા ધામમાં ચાલ્યા ગયા. હે સુરેશ્વરી, જ્યાં સાબરમતી એટલે કે સાબરમતીની સાથે ગોક્ષુરા નદીનો સંગમ થયો છે ત્યાં સ્નાન અને દાન કરવાથી કરોડ યજ્ઞનું ફળ મળે છે. કપાલેશ્વર ક્ષેત્રમાં જે અગ્નિ તીર્થ છે ત્યાં સાબરમતી નદી મુક્તિપ્રદ કહી છે. હે દેવી, હવે હું બીજા તીર્થ હિરણ્ય સંગમનું વર્ણન કરું છું. તે મહાન તીર્થ છે. પૂર્વ કાળમાં જ્યારે સાબરમતી ગંગા 7 ધારાઓમાં વિભક્ત થઈ તે સમયે તે બ્રહ્મ તનયા સપ્ત સ્તોત્રના નામે વિખ્યાત થઈ. તેના 7મા સ્તોત્રને હિરણ્યા કહે છે. રક્ષ અને મંજુમની વચ્ચે સત્યવાન નામનો પર્વત છે. તેની પૂર્વ દિશામાં હિરણ્યા સંગમ નામનું મહાતીર્થ છે, જેમાં સ્નાન અને જળપાન કરવાથી મનુષ્ય શુભ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાંથી આગળ વનસ્થલીમાં જવું અને પાપહારી ભગવાન નારાયણના દર્શન કરવા. આ તે જ સ્થાન છે જ્યાં ભગવાન નર અને નારાયણે ઉત્તમ તપસ્યા કરી હતી. 1000 કપિલા ગાયોના દાનથી જે ફળ મળે છે દશાશ્વમેઘ તીર્થમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે સ્નાનથી જે પુણ્ય થાય છે તથા તુલા પુરુષના દાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે પુણ્ય ફળને મનુષ્ય હિરણ્ય સંગમમાં સ્નાન કરીને પ્રાપ્ત કરી લે છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા શુદ્ર જે પણ હિરણ્ય સંગમમાં સ્નાન કરે તે શિવધામમાં જાય છે. હે દેવી, હવે હું હિરણ્ય સંગમ બાદ આવનારા ધર્મતીર્થનું વર્ણન કરું છું. જ્યાં સાબરમતી ગંગાની સાથે ધર્માવતી નદીનો સંગમ થયો છે ત્યાં સ્નાન કરીને મનુષ્ય ધન્ય થઈ જાય છે અને સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. જે ત્યાં ધર્મ દ્વારા સ્થાપિત તીર્થના દર્શન કરે છે તે પુણ્યનો ભાગી થાય છે. જે લોકો ત્યાં શ્રાદ્ધ કરે છે તે પિતૃઋણથી મુક્ત થઈ જાય છે. ત્યાંથી મથુરા તીર્થની યાત્રા કરવી જ્યાં બધા પાપોનો નાશ થઈ જાય છે. મધુરા તીર્થની, મથુરા નહીં પણ ત્યાં મધુરા, ત્યાંથી મધુરા તીર્થની યાત્રા કરવી જ્યાં બધા પાપોનો નાશ થઈ જાય છે. મધુરા તીર્થમાં સ્નાન કરીને મધુર નામના શ્રી હરિના દર્શન કરવા જોઈએ. કંસનો વધ કર્યા પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાપુરીએ જવા લાગ્યા તે સમયે તેમણે ચંદના નદીના તટ પર 7 રાત્રિ નિવાસ કર્યો. ત્યારબાદ ભોજ વૃષ્ણી અને અંધક કુળના બધા યાદવો સાથે તેઓ મધુરા તીર્થમાં આવ્યા અને ત્યાં વિધિપૂર્વક સ્નાન કરીને દ્વારકાપુરીમાં ગયા. જે મનુષ્ય તીર્થમાં સ્નાન કરીને મધુર નામે વિખ્યાત ભગવાન સૂર્યની પૂજા કરે છે અને માઘની શુક્લ પક્ષની સપ્તમીએ કપિલા ગાયનું દાન કરે છે ત્યાં લોકમાં દીર્ઘકાળ સુધી સુખ ભોગવ્યા પછી સૂર્યલોકમાં જાય છે. અધ્યાય 57મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.